પીઠના નામે ભીખ માંગ, ઠાકુરજીને ભોગ દર અને પછી ખા, કંઈ વાંધો નથી. પણ ઠાકુરજીના નામે માંગી અને જો કોઈ વ્યક્તિ પોતે ખાતો હશે તો એ સીધો નર્કની ટિકિટ એની ફાટશે. કેમ કે ઠાકુરજીનું દ્રવ્ય છે, એનો અધિકાર ઠાકુરજી સિવાય બીજા કોઈનું હોઈ નથી શકતો, અને એનો પ્રસાદ લેવો એ પણ પાપ છે. તો મહાપ્રભુજીએ તો પોતે આદર્શ જીવ્યો હતો, એટલે મહાપ્રભુજીના શિષ્યોની પરંપરામાં જો તમે જોશો તો ત્યાં તમને એ જ પ્રતાપ જોવા મળશે, એ જ પ્રભાવ જોવા મળશે. અને આજે યદિ જે સેવાનો ઉપદેશ કરે છે એના આચરણને જો સેવાના આદર્શ તરીકે જોવા જશો તો માર્યા જશો તમે. હોટલના આદે આદર્શથી તમે ઘર ન વસાવી શકો, રેસ્ટોરન્ટનું જે આદર્શ છે એનાથી તમે તમારું રસોડું ન ચલાવી શકો. મેકઅપના ક્લાસીસ છે કે વેશ્યાવૃત્તિ કરનારીની જે ખૂબસૂરતી કે એના શણગાર છે એનાથી ગૃહસ્થી પોતાની ગૃહિણી પોતાનો શણગાર ન સજી શકે. એ બધા પ્રોફેશનલ્સનું કામ છે, ધંધાદારીઓનું કામ છે. 24 કલાક એટલા ટીપટોપ ગૃહિણી ન રહી શકે, 24 કલાક તમને ભોજન ઘરમાં ન મળી શકે, હોટલમાં મળી શકે. જ્યારે જાઓ ત્યારે તમને થાળી તૈયાર મળે, જ્યારે જાઓ તમે તમને ખાવાનું તૈયાર મળે. આ બધું હોટલના આદર્શો છે, ઘરમાં આ બધી વસ્તુઓ શક્ય નથી હોતી. તો ઘરનો આદર્શ યદિ તમે તમારી દીકરી કોઈને ઘરમાં મોકલી રહ્યા છો તો તમારા ઘરમાં જો તમે ગૃહસ્થીનું જીવન જીવો છો તો એ તમારી દીકરી ત્યાં ગૃહસ્થીને સંભાળી શકશે. પણ જો કોઈ તમારી દીકરીને હોટલ મેનેજમેન્ટમાં કે કોઈ નોકરી ધંધાની અંદર તમે એને લગાડેલી છે, પછી તમે એને પરણાવશો તો એ ગૃહસ્થીને ઉજાડી નહીં શકે, એને પારાવાર તકલીફો આવશે. કેમ કે એણે એ વસ્તુ જોઈ જ નથી કે ગૃહસ્થી કોને કહેવાય. જે સંતાનો 4-5 વર્ષની ઉંમરમાં હોસ્ટેલની અંદર ભણવા ચાલ્યા જાય છે, મા બાપ એમ સમજે છે કે અમે એમનું ભવિષ્ય ઉજાળી રહ્યા છીએ, જમાના પ્રમાણે આપણે એમને ખૂબ મોટું શિક્ષણ આપી રહ્યા છીએ, એ તો તમે આપી શકશો, પણ એ તમારો સંતાન નહીં રહી જાય એ વાત ભૂલતા નહીં. આટલી નાની અવસ્થામાં જો આપણે એને ત્યાં મોકલીશું તો એ પછી એ માતા પિતાની લાગણી, પરિવાર કોને કહેવાય, આપણો ધર્મ કોને કહેવાય, એ પોતાના મિત્રવર્ગ છે એને જ પોતાના જીવનનો આદર્શ માનશે. કેમકે એના દરેક સુખ દુઃખની અંદર જાગવાથી સુવા સુધીમાં એ જ વર્ગ એને મળ્યો છે. તો આદર્શ આપણે ખોટો પ્રસ્તુત કરી રહ્યા છીએ અત્યારે. સેવાનો આદર્શ મહાપ્રભુજીએ જે જીવ્યો હતો એ હતો ઘાસની ઝૂંપડીમાં. આજે આપણે સેવાના આદર્શમાં અતિ વૈભવશાલી ચાંદીના દરજાવાળા હવેલીઓ બતાવી રહ્યા છીએ, જે પ્રેક્ટિકલી પોસિબલ નથી કોઈ પુષ્ટિમાર્ગી માટે પોતાના ઘરમાં એને આદર્શને અનુસરવું. પુષ્ટિમાર્ગીએ તો પોતાના ઘરના કોઈ ગોખલામાં ઠાકુરજી પધરાવવાના છે, કોઈ કબાટમાં પધરાવવાના છે, કોઈક દાદરાના નીચે સેટ કરવાના છે, કોઈક ટીવીના એના માથે મૂકીને ટેબલ તરીકે એ મંદિરનું કામ લાગવાનું છે, એવી જગ્યાએ પુષ્ટિમાર્ગીએ ઠાકુરજીની સેવા કરવાની છે. અને એ સેવાને જ્યારે તમે આદર્શ તરીકે આ જાતનું હોટલવાળું કે વેશ્યાવૃત્તિવાળું કે એ જાતના સ્થાનને તમે રેસ્ટોરન્ટને આદર્શ તરીકે મૂકો કે સેવા કોને કહેવાય, આને કહેવાય, એ અસંભવ છે જીવી શકવું કોઈ વ્યક્તિ માટે. અને એવો વ્યક્તિ આ ઘટાટોપને ને આ બધા આડંબરને જોઈને ને આવશે તો એને પોતાના ઘરમાં કદી પણ સેવાનો સંતોષ જ નહીં થાય. એને એમ જ થયા કરશે કે હું અહીંયા બધું હાથ જ પવિત્ર કરી રહ્યા છીએ, ઠાકુરજી તો અહીંયા છે જ નહીં, અહીંયા તો હું પરિશ્રમ જ આપી રહ્યો છું, હું સેવા તો કરી જ નથી રહ્યો. અને ઉપદેશકો પણ આજે આ જ ઉપદેશો આપે છે કે તમે તો ખાલી હાથ જ પવિત્ર કરો છો, પરિશ્રમ જ આપો છો, ઠાકુરજી તો અમારે ત્યાં જ બિરાજે છે. અરે યાર, તો બે જગ્યાએ આ બધા કાળા ધોળા કરવાની જરૂર શું છે? એમને મુક્ત કરી દો સેવાના બંધનથી અને તમે સેવા કરો. પાછા જે આ ઉપદેશ આપે છે પોતે તો આરતી સિવાય કશી સેવા કરતા નથી, એ તો એકલાઈ ઓઢીને ધોળા કપડાં પહેરીને ઇસ્ત્રી ટાઈટ બેઠા છે, સેવા તો નોકરો કરી રહ્યા છે. તો તમે કઈ જાતની સેવાનો ઉપદેશ આપો છો એ તો સમજો. એટલે એ આદર્શ ન બની શકે. ગાંધીજીએ પોતડી પહેરી હતી, ગાંધીજીએ હરિજનોના નિવાસમાં જઈને એને ભોજન કર્યું હતું, એમની સાથે સૂતા હતા, એમના ઘરમાં રહેતા હતા, એ ગાંધીજી કંઈ કામ કરી શકે. પણ આજે કલાઈ કરેલા કોટન સિલ્કના જભા ટોપી અને કપડાં પહેરેલા માણસો સ્વચ્છતા દિવસે એક દિવસ 5 મિનિટ ઝાડુ લઈને આવવામાં, ફોટા પડાવી લે છાપામાં અને કે હવે દુનિયા તમે બધા સ્વચ્છતા પાડજો. કોણ સ્વચ્છતા પાડશે? એમના માથે કચરો નાખશે આવશે તો. એ આદર્શ ન બની શકે, એ તો નાટકબાજી છે બધી. આદર્શ તો એ છે કે જે વ્યક્તિ પોતે પોતાના જીવનમાં અનુસરે. તો જે જાતની સેવા મહાપ્રભુજી આપણને શીખવી રહ્યા છે પુષ્ટિ માર્ગીને, એ સેવા આખી અલગ જાતની છે. એ પુષ્ટિ માર્ગી પ્રકાર છે જેમાં ઠાકુરજી આપણા ઘરનો એક સદસ્ય બને છે, આપણા સ્વામી તરીકે આપણા ઘરમાં રહે છે, આપણા પ્રત્યેક જીવનના પ્રસંગોમાં, સુખ દુઃખના દરેક પ્રસંગમાં એ પ્રભુ એનો સાક્ષી બને છે. અને આપણા જીવનના દરેક ક્ષણો આપણે એમની સાથે જીવીએ છીએ, વિતાવીએ છીએ. એમના જાગવા સુવાની ચિંતા આપણને થાય છે, એમના ભૂખ્યા તરસ્યા રહેવાની ચિંતા આપણને થાય છે, એમના ઠંડી ગરમીની ચિંતા આપણને થાય છે. એ પ્રત્યેક ક્ષણે પ્રભુનું જે અનુસંધાન છે એવો હવેલીવાળામાં નહીં આવી શકે હો, કેમ કે ત્યાં તો એવી જાતનું કોમર્શિયલ સેટઅપ છે કે ઓલો પંખો આમામ આમ કરે છે અને મોઢું આમામ છે, એને ખબર નથી કે પંખો ઠાકોરજી પાસેથી ખસકીને ક્યાંક બીજે આમામ થઈ રહ્યો છે. તો કોને યાર પંખો કરે છે તું? જેના કરતાં જાને મનોરથથી ટ્રસ્ટીને પંખો કર, તો તને 5 પૈસા વધારે મળશે. બિચારો એ શું કરે, એ પેટથી લાચાર છે. આ બધી કરુણતા છે, આ પુષ્ટિમાર્ગી સેવાનો આદર્શ નથી. જેટલી પણ મનોરથો, ફૂલ મંડલી ને આ બધાનો ઉપયોગ તમે જોતા હશો, ઠાકુરજી તમને ખુશ કરવા માટે તમારા સામે ફૂલ હશે અને ઠાકુરજીની સામે કાંટાઓ અને દાંડાઓ હશે. આ કોની ફૂલ મંડલી છે, તમારી છે કે ઠાકુરજીની ફૂલ મંડલી છે? આ એનું પ્રત્યક્ષ પ્રમાણ છે. ભાતનો કોટ કરતા હશે ને તો ઊંધો છાબડો નીચે મૂકશે, મોટો ઢગલો દેખાય. એટલે આ બધી અંદરની પોલ છે. હો, તમને ઠાકોરજીને અરોગાવા માટે છે તો ઊંધો છાબડો મૂકવાની જરૂર શું છે યાર? આટલું છે તો આટલું સહી ના, પણ ગામ જુએ એને કેવું લાગે? તો તમે એ નક્કી કરો કે અન્નકૂટ તમે ઠાકોરજીને ધરવો છે કે ગામને ધરવો છે. આ બધી એ ગંદકી છે પુષ્ટિ માર્ગની કે જેને મહાપ્રભુજીએ એ પ્રવેશે નહીં એટલા માટેની તકેદારી રાખી અને મહાપ્રભુજી આ બધા સિદ્ધાંતો ત્યાંથી રૂઢ કરી રાખ્યા હતા. પણ આપણે એવા કોઈક પરાક્રમી સંતાનો છીએ, આસુરી કોઈક એવી વાસનાવાળા કે જે મહાપ્રભુજીએ જે જે દરવાજા બંધ કર્યા હતા એ બધા તોડ્યા અને એ બધી ગંદકીને ઠાલવી આપણા અંદર જ પાછી. તો સાવધાન થવાની જરૂર છે એ દૃષ્ટિથી. અને એ દૃષ્ટિથી આપણે જ્યાં સુધી મહાપ્રભુજીના વચનથી અથવા તો આજે હમકુ ઇતની સમજ ભલી, મહાપ્રભુજી ઉપર આપણો ભરોસો ન રહ્યો હોય હવે, અને આધુનિકને જો આપણે મહાપ્રભુજી સમજતા હોઈએ તો એમના વચન પણ સાંભળજો. પણ ત્યાં તમને આ સવાલ થશે કે કોઈ વાત તમે જ્યારે કહી રહ્યા છો, દાખલા તરીકે આજે હું તમને આ વાત 2009ની સાલમાં કહી રહ્યો છું, તો 15મી સાલમાં હું કદાચ આ જ વાત કહેતો હું એની કોઈ ગેરંટી નથી. અમારી સ્થિતિ આ છે. જ્યારે તમે આ વચનો જોશો ત્યારે તમને ખબર પડશે કે 1986માં કોઈ કંઈક કહી રહ્યું છે અને 87માં કંઈક કરી રહ્યું છે બીજું કંઈક, 1992માં કંઈક વિધાનો થઈ રહ્યા છે અને પાછા 2009ની અંદર કંઈક ત્રીજી વાત આવી રહી છે. પણ ક્યારે ને ક્યારેક આ બધા ગોસ્વામી આચાર્યોએ પુષ્ટિમાર્ગના સાચા સિદ્ધાંત શું છે, પુષ્ટિમાર્ગના નામે આજે જે ગોરખધંધા ચાલી રહ્યા છે એ બધું અનીતિ છે, અસત્ય છે, અધર્મ છે, એ વાત બધાએ કહેલી છે. અને એટલા સ્પષ્ટ શબ્દોમાં કહેલી છે કે જેટલા શબ્દોમાં હું પણ તમને અત્યારે કહી નથી રહ્યો, એટલા વધારે સ્પષ્ટ શબ્દોમાં કહેલી છે. ખાસ કરીને તમે રણછોડાચાર્ય પ્રથમેશજીના વચનામૃતો આમાં જોશો, મથરેશ્વરજીના વચનામૃતો જોશો, દ્રુમિલકુમારજી જે કાલે અહીંયા પધારવાના છે એમના વચનામૃતો તમે વાંચશો, તો તમને ખબર પડશે કે વસ્તુતઃ સિદ્ધાંત શું છે. એ જ્યારે સિદ્ધાંત તમે વાંચશો ત્યારે ફરીથી દશા એ જ થવાની છે કે જો અમને તમે આદર્શ માનેલા છો તો 1986માં જે મેં કીધું છે અને આજે હું કહી રહ્યો છું એમાં ગમે તેટલો વિરોધ હશે તો પણ તમે હું આજે કહી રહ્યો છું એને તમે કરશો. પણ આપણા બધાનું એક કોમન પોઈન્ટ આપણી સુપ્રીમ કોર્ટ મહાપ્રભુજી છે એવો જો તમારો વિશ્વાસ હશે તો તમને સમજાશે કે હકીકત કંઈક બીજી છે અને આપણને કોને અનુસરવું જોઈએ. તો ફુરસદથી એનો નિર્ણય કરજો અને કોઈના કહેવાથી નહીં, સ્વયં મહાપ્રભુજીના ગ્રંથોનું અધ્યયન કરીને સાથે સાથે અમૃત વચનાવલીને પણ નિત્ય પાઠના પુસ્તકમાં એને સ્થાન આપવું જોઈએ એવું આ ગ્રંથ સંકલન છે. અને એનો પણ તમે અભ્યાસ કરશો તો તમને ચોક્કસ સત્યનો બોધ થશે અને મહાપ્રભુજીની કૃપા હશે તો આપણને ખરેખરો પુષ્ટિમાર્ગ પણ એમાંથી મળી જશે. તો કેટલીક પુષ્ટિ જીવનની જડીબુટ્ટીઓનો આપણે વિચાર કર્યો છે, જડીબુટ્ટીઓ ઘણી બધી છે, રોગ પ્રમાણે એનો ઉપયોગ થઈ શકે. તો તમે જ્યારે નિદાન કરાવશો અને રોગ જણાવશો તે પ્રમાણે પછી નવી નવી જડીબુટ્ટીઓ આપણે પ્રસ્તુત કરીશું. અત્યારે મને એમ છે કે આપણે જે નિરૂપણ જોયું છે એટલું પર્યાપ્ત છે. આ વિષયમાં કોઈને કોઈ વાત ન સમજાઈ હોય તો કોઈ વાત ખૂટતી હોય તો એ મને તમે પૂછી શકો છો, તેની ચર્ચા કરી લઈએ. તમારો કંઈક સવારે પ્રશ્ન હતા, કોને? હિતેશ, આનું કંઈક વોલ્યુમ છે, એનાથી એની વધુ ઓછી થઈ શકે છે, જેટલી જરૂરી હોય એટલી. મારો સવાલ એવો છે કે જે પુષ્ટિમાર્ગમાં જે અમે સેવા જે કરતો વર્ગ છે એ લોકો એમ કે જે માનવ પ્રવૃત્તિઓ જે થતી હોય, માનવ વિકાસની એ પ્રવૃત્તિઓ કરી શકે કે નહીં? અને અત્યારે એવું જોવા મળે કે માત્ર સેવા જ કરતા હોય ને એ પ્રવૃત્તિઓને બહુ ગૌણ ગણતા હોય અથવા તો નિગ્લેક્ટ કરતા હોય છે, તો એમાં અમને કંઈક સમજાવો. હવે જુઓ, આ વિષય તમારો પ્રશ્ન પ્રાસંગિક છે અત્યંત. મારા વિચારો કે મારા કોઈ નિર્ણયો છે એ આપવાનો મને કોઈ અધિકાર નથી, કેમ કે કમસે કમ કોઈ લોકો કંઈ પણ માનતા હોય, પણ મારી એવી સમજ છે કે પુષ્ટિમાર્ગ સંબંધી કોઈ પણ નિર્ણયમાં મહાપ્રભુજી એક છેલ્લી ઓથોરિટી આપણા બધાની છે. એટલે મહાપ્રભુજી આ સંબંધમાં શું આજ્ઞા કરે છે એ આપણે સમજી લેવું જોઈએ, આપણને ગમતું હોય ન ગમતું હોય, સ્વીકાર્ય હોય ન હોય. તત્વાદીપ નિબંધનું સાધન પ્રકરણ સર્વ નિર્ણય પ્રકરણના અંતર્ગત છે. મહાપ્રભુજી એમાં આ સંબંધમાં નિર્ણય આપે છે અને તે સંબંધમાં મહાપ્રભુજી એમ કહે છે કે પરોપકારાદિ ધર્માઃ ન કર્તવ્યા યદિ પૂજા વિરોધીનો ભવંતિ. પુષ્ટિપ્રવાહ મર્યાદા ભેદમાં મહાપ્રભુજી એ વાત નિર્ણય આપી કે વૈષ્ણવત્વમી સહજમ તત્વોન્યત્ર વિપર્યયઃ, જે પુષ્ટિજીવ હશે એનું સ્વાભાવિક વલણ પુષ્ટિ પ્રભુ તરફ રહેશે, એને કારણે એની મનની બુદ્ધિની અંતઃકરણની એના ઇન્દ્રિયોની દેહની વૃત્તિઓ એનો વિનિયોગ એના ઘર પરિવાર ધન સંપત્તિ એ સર્વ પદાર્થોનો વિનિયોગ એ પ્રભુમાં થાય એવી જાતની એની ઈચ્છા રહેશે. લૌકિક અને વૈદિક એ છોડી પણ શકે છે અને છોડ્યા વિના અનાસક્ત ભાવથી કરી પણ શકે છે. છોડી કઈ સ્થિતિમાં શકે છે કે જ્યારે એને હું છોડી રહ્યો છું આ બધું એવો સંકલ્પ કરવો નથી પડતો પણ છૂટી જઈ રહ્યું છે તે વખતે યદિ એ છોડી દે છે, એનાથી છૂટી જાય તો મહાપ્રભુજી કહે છે કે એમાં કશો જ વાંધો નથી, એમાં કોઈ અપરાધ નથી. પણ યદિ સંકલ્પપૂર્વક એ છોડવા જઈ રહ્યો છે કે હું આજથી આ કામ નહીં કરું, મહાપ્રભુજી કહે છે કે તું અસહજ જીવન જીવી રહ્યો છો, કેમ કે છોડવાનો સંકલ્પ કરવા જેટલી સ્વસ્થતા તારા મનમાં છે એનો મતલબ એ છે કે તું અસહજ છો. ભગવાન આવેશમાં જેમ વ્રજભક્તોને એ વેણુનાદ સાંભળીને એનું અનુસંધાન ન રહ્યું કે અમે પગનું ઘરેણું ગળામાં પહેર્યું છે અને પાવડર છે એની જગ્યાએ કાજળ આંજી લીધું છે, કાજળ લગાડી દીધું છે, એ અનુસંધાન એમને નહોતું રહ્યું, એવી રીતે ભગવદ આવેશમાં કોઈ વસ્તુ છૂટી જઈ રહી છે તો એ વ્યક્તિને કોઈ દોષ નથી. પણ સંકલ્પપૂર્વક એ છોડી રહ્યો છે તો મહાપ્રભુજી કહે છે કે એ ત્યાગ અસહજ છે. એટલે છોડવા કરતાં યથાશક્તિ એનો નિર્વાહ કરવો જોઈએ. આમાં એક વાત ઓર સમજવી જોઈએ જે ગઈકાલે મેં તમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે મનુષ્ય જે વખતે સ્વકેન્દ્રિત હોય તો એ વ્યક્તિ કર્મ કરે છે, જેમ પશુ જીવે છે, હું અને મારું, બસ આના સિવાય બીજા